શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 16. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, શ્રીહરિ હેમંતસિંહ રાજાને કહેવા લાગ્યા કે હે રાજન, તમે તમારા સંબંધીજનોની સાથે તમારા પુર પ્રત્યે જાઓ, હું તમારી પાછળ જ તમારા નગર પ્રત્યે આવું છું, એ નક્કી વાત છે. આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ હેમંતસિંહ રાજાને કહ્યું, તેથી તે ખૂબ જ રાજી થયા અને તે જ સમયે પોતાના પુર પ્રત્યે જવા તૈયાર થયા. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ સુરાખાચરને કહ્યું કે હે સુરાભક્ત, તમે તમારા પુર પ્રત્યે પધારો અને હું આવતીકાલે પ્રાતઃકાળે તમારા નાગડકાપુરે પધારું છું. આ મારા વચનમાં કોઈ સંશય કરશો નહીં. એથી બ્રાહ્મણો પાસે રસોઈ તૈયાર કરાવી મારા આગમનની પ્રતીક્ષા કરો. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું, તેથી સુરાભક્ત પણ અતિશય પ્રસન્ન થયા ને પોતાના સંબંધીજનોની સાથે પોતાના પુર પ્રત્યે જવા પ્રયાણ કર્યું. આ સમગ્ર વૃત્તાંત શ્રીહરિ જૂનાગઢ અને નાગડકા જવાના છે તે રતિદેવીએ જયાબાને કહ્યું. તે સમયે જયાબા લલિતાબાની સાથે એકદમ ઊભા થયા ને સ્નાન કરી પોતાનું નિત્યકર્મ કરી રહેલા પોતાના ભાઈ ઉત્તમ રાજાની પાસે જઈ કહેવા લાગ્યા, હે ભાઈ, દિવસનો એક પ્રહર વીતી ગયો, છતાં દીર્ઘસૂત્રીની જેમ અત્યાર સુધી તમે શું ઘંટડી બજાવી રહ્યા છો? આપણું સર્વસ્વ લૂંટાઈ રહ્યું છે. માછલાઓને જળની જેમ આપણા જીવન પ્રાણ ભગવાન શ્રીહરિને સુરાખાચર અને હેમંતસિંહ રાજા આપણાથી દૂર લઈ જઈ રહ્યા છે. શું શું, કેવી રીતે? આ પ્રમાણે સામે પૂછતા ઉત્તમ રાજાને જયાબા કહેવા લાગ્યા કે હે ભાઈ, સંતોની સાથે ભગવાન શ્રી નારાયણ મુનિ જૂનાગઢ પ્રત્યે જઈ રહ્યા છે, તો ત્યાંના સ્નેહી ભક્તજનો સમયે સમયે એવી પ્રેમથી સેવા કરશે કે પછી આપણા પુરમાં તે પાછા કેમ પધારશે? કારણ કે પોતાના એકાંતિક ભક્તો ઉપર સમાન દ્રષ્ટિવાળા શ્રીહરિને સર્વે ભક્તો એક સરખા હોય છે. તેથી તત્કાળ તમો શ્રીહરિની સમીપે જાઓ અને નમસ્કાર કરી પ્રાર્થના કરીને ત્યાં જતા અટકાવો. આ પ્રમાણે જયાબા અને લલિતાબાએ કહ્યું, તેથી ઉત્તમ રાજા તત્કાળ પૂજાની સમાપ્તિ કરીને ઉઘાડે માથે શ્રીહરિની સમીપે જવા દોટ મૂકી. તે સમયે વચ્ચે આ રીતે આવી રહેલા ઉત્તમ રાજાને હેમંતસિંહ રાજાએ જોયા, તેથી ઉત્તમ રાજાને કહેવા લાગ્યા કે હે મિત્ર, પાઘડી પહેર્યા વિના ઉઘાડા માથે આમ દોડતા ક્યાં જઈ રહ્યા છો? હું તમને આમંત્રણ દેવા તમારી સમીપે જ આવતો હતો. હે મિત્ર, શ્રીહરિ સંતોની સાથે જૂનાગઢ પ્રત્યે પધારે છે, તેની સાથે તમો પણ પોતાના પરિવારે સહિત મારા જૂનાગઢપુરમાં પધારો. આવી રીતે હેમંતસિંહ રાજાનું આમંત્રણનું વચન સાંભળી બુદ્ધિમાં ઉદ્ધવજીની સમાન ઉત્તમ રાજા શ્રીહરિને રોકવા યુક્તિપૂર્વકના વચનોથી હેમંતસિંહ રાજાને કહેવા લાગ્યા કે હે ભાઈ, તમે તો બુદ્ધિમાન અને અતિશય સુજ્ઞ છો. તમારામાં ક્યાં સમયે શું કરવું અને શું ન કરવું તેમાં વિવેક બુદ્ધિ રહેલી છે અને તેથી જ સર્વ વિવેકી જનોમાં માન્ય છો. તમારી બુદ્ધિની વિચારસરણીનું અવલંબન કરી મનુષ્યો ધર્મમાં વર્તે છે. તેમ છતાં હે મિત્ર, તમે શ્રીહરિને અત્યારના સમયે તમારા પુર પ્રત્યે લઈ જવા આમંત્રણ આપ્યું તે વિચાર્યા વિના આપ્યું હોય તેમ જણાય છે. કારણ કે અત્યારે દેહધારી મનુષ્યોની ચામડીને પણ વિદારી મૂકે એવા શિયાળાનો સમય છે, જેમાં રૂ ભરેલી ગરમ ડગલી પહેરીને બેઠેલા મનુષ્યોને ઘરમાં પણ ઠંડી સહન થઈ શકે તેમ નથી. તો પછી પ્રચંડ પવન ફૂંકાતા માર્ગમાં ને તેમાં પણ પ્રાતઃકાળે શ્રીહરિથી ઠંડી સહન કરવી શક્ય બનશે? તેમ છતાં પણ તમે લઈ જશો તો તમારી ભક્તિની ઇતર જનો દ્વારા મશ્કરી થશે. હે મિત્ર, તેમાં પણ અષ્ટાંગ યોગનો અભ્યાસ કરવાથી અતિશય કોમળ અને કૃશ શરીરવાળા મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી આદિ સર્વે સંતો પોતાની ગોદડીનો ભાર ઉપાડવા અસમર્થ હોવાથી આદર કરતા નથી. તેથી તેઓ આવી હેમંત ઋતુમાં માર્ગમાં ઠંડીથી કષ્ટ પામશે. વળી અલ્પાહાર કરતી અને ભક્તિયોગને આશરી શ્રીહરિના ધ્યાનપરાયણ રહેતી તેમજ પગમાં પગરખા નહીં પહેરતી આ સર્વે વિધવા નારીઓ હેમંત ઋતુમાં પગની આંગળીઓને ફાડી નાખતા માર્ગમાં કેવી રીતે ચાલી શકશે? પ્રાતઃકાળે ઠંડા જળમાં સ્નાન કરીને ચાલતા, ઠંડીથી ધ્રુજતા સંતો તથા સત્સંગીજનોને જોઈને અલ્પબુદ્ધિવાળા ગામડીજનો પણ તમને શાપ આપશે કે આવી ઠંડી ઋતુમાં આ લોકોને પ્રવાસ કરાવનારો કોણ છે, તેને ધિક્કાર છે, આવો તમારા પ્રત્યે આક્રોશ વ્યક્ત કરશે. આવા દુસ્સહ્ય સમયે શ્રીહરિને જૂનાગઢ લઈ જવારૂપ કર્મથી તમારું હેમંતસિંહ એવું નામ ક્યારેય પણ સાર્થક ન થાવો એવી હું પ્રાર્થના કરું છું. તમો ગ્રીષ્મ ઋતુમાં સુખેથી શ્રીહરિને લઈ જજો. હે ભાઈ, ગ્રીષ્મ ઋતુ આવે ત્યાં સુધી તમે પણ તમારા સંબંધી તથા દેશવાસી ભક્તજનોની સાથે ગઢપુરમાં નિવાસ કરીને રહો અને શ્રીહરિનું દર્શન કરો. હે ભાઈ, અહીં ગઢપુરમાં જ તમો શ્રીહરિ તથા સંતોને પકવાનોથી ભોજન કરાવો અને શ્રીહરિનું સારી રીતે પૂજન પણ કરો. શ્રીહરિને પોતાના ઘરે લઈ ગયા પછી પણ તેઓને જમાડવા કે પૂજા કરવાથી વિશેષ બીજો કોઈ અર્થ જણાતો નથી અને ગાર માટીનું ઘર એ કાંઈ ઘર નથી એમ સ્મૃતિકારોએ કહ્યું છે. પરંતુ ગૃહિણીની સાથે રહેવું એ જ ઘર છે. જો સાતમાળની હવેલીમાં પણ પત્ની સાથે ન હોય તો તે મહેલ પણ અરણ્ય સમાન કહેલો છે અને પત્ની જ્યાં રહેતી હોય તે જ સ્થળને ગૃહસ્થાશ્રમીઓનું ઘર કહેલું છે. અમારા ભાભી અહીં તમારી સાથે જ છે, તેથી મારા ભાભીની સાથે તમે બહુ પ્રકારના ઉપચારોથી ભગવાન શ્રીહરિનું પૂજન કરી અહીં ગઢપુરમાં જ ગૃહસ્થાશ્રમીના કર્તવ્યને સફળ કરો. હે ભાઈ, મિત્રનું ઘર પોતાના ઘરથી જુદું નથી એમ શાસ્ત્રોમાં કહ્યું છે. તેથી ગઢપુરમાં મારા ભવનમાં રહીને તમે શ્રીહરિને આદરપૂર્વક પ્રસન્ન કરો. મેં આ બધું તમને તમારી ઉપરના સ્નેહને કારણે કહ્યું છે. બાકી તમે ઉદાર બુદ્ધિવાળા છો, તેથી હવે તમારું હિત કે અહિત શેમાં છે તેનો વિચાર કરીને જેમાં હિત હોય તેમ કરવા તમે સ્વતંત્ર છો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ઉત્તમ રાજાના યુક્તિપૂર્વકના વચનો સાંભળીને વચનોનો પ્રયોગ જાણવામાં પ્રવીણ અને નીતિયુક્ત બુદ્ધિમાં વિદુરજીની સમાન, તેથી જ ઉત્તમ રાજાના વચનોના ભાવને જાણતા હેમંતસિંહ રાજા ઉત્તમ રાજા પ્રત્યે કહેવા લાગ્યા, હે ભાઈ, કેવળ પોતાના સ્વાર્થનું રક્ષણ કરવા તમે બહુ સુંદર બોલી રહ્યા છો. નાના છો છતાં પણ તમારી બુદ્ધિ વૃદ્ધ પુરુષોની બુદ્ધિને પણ ઉલ્લંઘી જાય તેવી અધિક જણાય છે. જે સ્વભાવથી જ સદાય પરોપકારી છે એવા સંતોના નિરંતર સમાગમમાં રહેલા હોવા છતાં પણ તમે સ્વાર્થી બુદ્ધિનો અભ્યાસ ક્યાંથી શીખ્યા? હે કલ્યાણકારી મિત્ર, યુક્તિપૂર્વક બોલવાનું જાણતા તમો ઠંડીને કારણે શ્રીહરિને જૂનાગઢ લઈ જવાનો નિષેધ કરી રહ્યા છો તેનો ઉત્તર હું તમોને આપું છું. હે મિત્ર, હું પવન ન લાગે તેવી નાના ઘર જેવી શિબિકામાં શ્રીહરિને બેસાડીને લઈ જઈશ. આમ કરવાથી ઠંડીનું કષ્ટ કેવી રીતે થશે? તેમજ તપસ્વીની સર્વે નારીઓને પણ વસ્ત્રના ઘર જેવા રથ કે ગાડામાં બેસાડીને માર્ગમાં જેમ સુખ થાય તેમ લઈ જઈશ અને સર્વે સંતો તથા હરિભક્તો દિવસનો પ્રથમ પહોર વીતી જશે પછીથી જ માર્ગમાં સુખેથી ચાલશે, જેથી ઉનાળાની જેમ તડકાનો પણ ભય રહેશે નહીં. ઝેરી પવનથી મુસાફરના પ્રાણને હરી લેતા ગરમીના સમયને તમે શીતકાળથી શ્રેષ્ઠ કહો છો તે શું વિચારીને કહો છો? બીજું, તમે યુક્તિપૂર્વક ગૃહસ્થ ધર્મની સફળતા કહી તે તમારે મારી સાથે જૂનાગઢ આવીને તમારા કહેવા પ્રમાણે કરવાની રહેશે. હે મિત્ર, શ્રીહરિની પ્રાર્થના કરતા કરતા જ્યારે મને ઘણા વર્ષો પસાર થયા ત્યારે અત્યારે જ હું તમારા નગર પ્રત્યે આવું છું એમ શ્રીહરિએ મને કહ્યું, તેથી અત્યારે મારા મનોરથનું ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે. તેને ઉખેડતા જ તમારે વિશે મિત્રના સ્નેહનું લક્ષણ અપૂર્વ ઉત્પન્ન થયું હોય તેમ મને જણાય છે. હે મિત્ર, શ્રીહરિ જૂનાગઢ પધારશે ત્યારે માર્ગમાં કરોડો મનુષ્યો ભગવાન શ્રીહરિના દર્શન કરી પોતાના મનુષ્ય જન્મનું તત્કાળ ફળ પ્રાપ્ત કરશે અને પાપનું નિવારણ કરી દેતા હજારો સંતોના દર્શન કરી સંસારના બંધનમાંથી મુક્ત થશે. હે મિત્ર, આવા પુણ્યોદયના સમયે અતિશય ઉત્તમ જ્ઞાનવાળા હોવા છતાં પણ તમે શ્રીહરિના જૂનાગઢ આગમનનો નિષેધ કરીને લોકોમાં અતિશય તમરૂપી જેને અજ્ઞાન છે એવા ઉત્તમ નામને સાર્થક ન કરો. આ લોકમાં ભાઈઓની સાથે પિતૃ સંબંધી સુખ સમાનપણે ભોગવવું જોઈએ. તે સુખ તમે એકલા જ બહુકાળથી ભોગવી રહ્યા છો, તેથી તમને અત્યારે વધુ બોલવું યોગ્ય નથી. જે વિવેકી ભાઈઓ હોય તે સ્વતંત્રપણે જ પિતાની સંપત્તિનો વિભાગ કરીને તેનો ઉપભોગ કરે છે, અને તમે તો પિતા એવા શ્રીહરિએ અન્ય ભાઈ એવા મને આપેલા સુખનો નિષેધ કરીને શરમાતા નથી? તમારે મારી પ્રેરણા વિના પણ ભગવાન શ્રીહરિને લઈને મારા નગરમાં આવવું જોઈએ. આ જ મિત્રનું સાચું લક્ષણ છે. શરીરનું જેમ હાથ રક્ષણ કરે, નેત્રનું જેમ પાપણ રક્ષણ કરે, તેમ પોતાના મિત્રની પ્રેરણા વિના જ તેમનું હિત કરે એને જ મિત્ર કહેવાય છે. હે મિત્ર, તમારે વિશે મિત્ર શબ્દનો અર્થ નિરંતર નપુંસક લિંગના અર્થમાં જ પ્રવૃત્તિ પામો, પરંતુ પુલ્લિંગમાં વપરાતા મિત્ર શબ્દની પ્રવૃત્તિ ન થાવો. કારણ કે નપુંસક લિંગમાં વપરાતો મિત્ર શબ્દનો અર્થ સુહૃદ વાચક છે અને પુલ્લિંગમાં સૂર્ય વાચક છે. અર્થાત તમે સુહૃદની જેમ વર્તી સુખ આપો અને મારા સહાયક થાવો, પણ સૂર્યની જેમ વર્તી તાપયુક્ત ન થાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે હેમંતસિંહ રાજાએ કહ્યું તેથી ઉત્તમ રાજા મંદ મંદ હાસ્ય કરતા કહેવા લાગ્યા કે હે મિત્ર, શ્રીહરિની જેવી ઈચ્છા હશે તે પ્રમાણે થશે. હે પ્રતાપસિંહ રાજન, આ પ્રમાણે ઉત્તમ રાજા હેમંતસિંહ રાજાને કહીને શ્રીહરિની સમીપે પધાર્યા. હેમંતસિંહ રાજા પોતાના નિવાસસ્થાને આવી વિચાર કરવા લાગ્યા કે કલ્યાણના માર્ગમાં અનેક અંતરાયો રહેલા હોય છે. આવા પ્રકારની વિદ્વાનોની વાણી સત્ય છે, છતાં પણ જ્યાં સુધી બુદ્ધિનું બળ પહોંચે ત્યાં સુધી પ્રયત્નો કરવા જોઈએ. તેનું ફળ ભગવાન શ્રીહરિ આપશે. આ પ્રમાણે વિચારીને હેમંતસિંહ રાજા પોતાના કાર્યમાં વિઘ્નરૂપ અંતરાયને શાંત કરવા માટે ગણપતિ સ્વરૂપ શ્રીકૃષ્ણ ભગવાનની આદરપૂર્વક પ્રાર્થના કરવા લાગ્યા કે હે ગણેશ, તમને આગામી કાર્તિક વદ ચોથને દિવસે ગોળના લાડુનું નૈવેદ્ય ધરાવીને તમારું દુર્વા સિંદૂર આદિકથી પૂજન કરીશ. તમે મારા કાર્યમાં વિઘ્નનું નિવારણ કરો. હે રાજન, આ પ્રમાણે ગણપતિજીની પ્રાર્થના કરી પોતાના સોરઠ દેશવાસી સર્વે ભક્તજનોને તથા સંબંધીજનોને જૂનાગઢ પ્રત્યે પાછા મોકલી દીધા, પરંતુ સ્વયં હેમંતસિંહ રાજા શ્રીહરિની આજ્ઞા લઈને ત્યાં જ રોકાઈ રહ્યા. હે રાજન, પછી પોતાની આગળ પ્રતિજ્ઞા કરાયેલા શ્રીહરિના વચનમાં નિષ્ઠા રાખીને તથા શ્રીહરિની ભક્ત વત્સલતાને જાણતા હેમંતસિંહ રાજા પોતાના મિત્ર ઉત્તમ રાજા શ્રીહરિની સમીપે ગયા છે, તેથી જૂનાગઢ આગમનનો નિષેધ તો નહીં કરે ને? આવા પ્રકારની શંકા રાખીને ફરી શ્રીહરિની સમીપે આવી ઊભા રહ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં કાર્યાણીથી શ્રીહરિને જૂનાગઢ લઈ જતા હેમંતસિંહ રાજા તથા ઉત્તમ રાજાના પરસ્પર યુક્તિયુક્ત વચનોનું નિરૂપણ કર્યું. એ નામે 16મો અધ્યાય પૂર્ણ થયો.